રાજસ્થાની મારવાડી જે મારવાડ ની ધરતી ઉપર ગાયો હોય ત્યારે આજે એ બેને મને યાદ અપાવી ત્યારે એ હેલો રે મારો સુનજા ઘોડ કરવાનો છે હેલો રે મારો સુનજા એ રણુ છાના રાજા હુકમ કરો